શ્રી માર્કંડેય પુરાણ અધ્યાય 17 શ્રાદ્ધ કર્મનું વર્ણન. મદાલસા બોલી, ગૃહસ્થના કર્મ ત્રણ પ્રકારના છે, નિત્ય, નૈમિતિક અને નિત્ય નૈમિતિક. એનું વર્ણન સાંભળો. પંચઅંગને સંબંધી કર્મ જેનું હમણાં વર્ણન કર્યું છે નિત્ય કહેવાય છે. પુત્રજન્મ વગેરેના ઉપલક્ષમાં કરેલા કર્મને નૈમિતિક કહે છે. પર્વના અવસર પર જે શ્રાદ્ધ વગેરે કરવામાં આવે છે તેમને વિદ્વાન પુરુષોએ નિત્ય નૈમિતિક કર્મ સમજવું જોઈએ. તેમનામાંથી નૈમિતિક કર્મનું વર્ણન કરું છું. અભ્યુદાયિક શ્રાદ્ધ નૈમિતિક કર્મ છે, જેને પુત્રજન્મના અવસર પર જાતકર્મના સંસ્કારની સાથે કરવું જોઈએ. વિવાહ વગેરેમાં પણ જે કર્મથી તે બતાવવામાં આવ્યું છે તે મુજબ તેનું અનુષ્ઠાન કરવું જોઈએ. નાંદીમુખ નામના જે પિતૃઓ છે તેમનું આમાં પૂજન કરવું જોઈએ અને તેમને દહી મિશ્રિત જવના પિંડ આપવા જોઈએ. તે સમયે યજમાને એકાગ્ર ચિત્તે ઉત્તર કે પૂર્વ તરફ મુખ કરીને બેસવું જોઈએ. કેટલાક લોકોનો મત છે કે આમાં બલિવૈશ્વ દેવ કર્મ થતું નથી. આભ્યુદાયિક શ્રાદ્ધમાં તે બે બ્રાહ્મણોને નિમંત્રિત કરવા જોઈએ અને પ્રદક્ષિણાપૂર્વક તેમનું પૂજન કરવું જોઈએ. આ વૃદ્ધિના અવસરો ઉપર કરવામાં આવતું નૈમિતિક શ્રાદ્ધ છે. આનાથી અલગ ઉર્ધ્વદેહિક શ્રાદ્ધ છે, જે મૃત્યુ પછી કરવામાં આવે છે. મૃત વ્યક્તિ જે દિવસે એટલે કે જે તિથિએ મૃત્યુ પામી હોય તે તિથિએ એકોદૃષ્ટ શ્રાદ્ધ કરવું જોઈએ. તેનું વર્ણન સાંભળો. તેમાં વિશ્વદેવોની પૂજા થતી નથી, એક જ પવિત્રકનો ઉપયોગ કરવામાં આવે છે. આવાહન તથા અગ્નોકરણની ક્રિયા પણ થતી નથી. બ્રાહ્મણના ઉચ્છિષ્ટની પાસે પ્રેતને તલ અને જળ સાથે અપસવ્ય થઈને જનોઈને જમણા ખભા ઉપર નાખીને તેના નામ ગોત્રનું સ્મરણ કરતા રહીને એક પિંડ આપવો જોઈએ. ત્યાર પછી હાથમાં જળ લઈને કહેવું, અમુકના શ્રાદ્ધમાં આપેલું અન્ન જળ વગેરે અક્ષય થાઓ. આમ બોલીને જળ પિંડ પર છોડી દેવું. પછી બ્રાહ્મણોનું વિસર્જન કરતાં કહેવું, અભિરમ્યતામ, આપ લોકો બધી રીતે પ્રસન્ન થાઓ. તે સમયે બ્રાહ્મણો કહે, અભિરતાસ્મ, અમે સારી રીતે સંતુષ્ટ છીએ. આ એકોદૃષ્ટ શ્રાદ્ધ એક વર્ષ સુધી દર મહિને કરવું જોઈએ. વર્ષ પૂરું થતાં જ્યારે પણ શ્રાદ્ધ કરવામાં આવે ત્યારે પહેલાં સપિંડીકરણ કરવું જરૂરી છે. તેની વિધિ કહેવામાં આવે છે. આ સપિંડીકરણ પણ વિશ્વદેવોની પૂજાથી રહિત હોય છે. આમાં પણ એક જ પવિત્રક અને એક જ અર્ધ્યનું વિધાન છે. અગ્નોકરણ અને આવાહનની ક્રિયા આમાં પણ થતી નથી. આમાં અપસવ્ય થઈને અયુગ્મ બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. આમાં જે વિશેષ ક્રિયા છે તે કહું છું, એકાગ્રતાથી સાંભળો. આમાં તલ, ચંદન અને જળયુક્ત ચાર પાત્રો હોય છે. તેમનામાંથી ત્રણને પિત્રોને માટે અને એક પ્રેતને માટે હોય છે. પ્રેતના પાત્ર અને અર્ધ્યને લઈને યે સમાનાહા સમનસહ પિત્રો યમરાજ્ય ઇત્યાદિ મંત્રોના જપ કરતા રહીને પિત્રોના ત્રણેય પાત્રોમાં સિંચવું જોઈએ. બાકીનું કાર્ય પૂર્વવત કરવું જોઈએ. સ્ત્રીઓને માટે પણ આવું જ એકોદૃષ્ટ વિધાન છે. જો પુત્ર ન હોય તો સ્ત્રીઓનું સપિંડીકરણ થતું નથી. પુરુષો સ્ત્રીઓ માટે પણ દર વર્ષે તેમની મૃત્યુતિથિએ વિધિપૂર્વક એકોદૃષ્ટ શ્રાદ્ધ કરે. તેમના માટે પણ પુરુષોના જેવું જ વિધાન છે. પુત્રના અભાવમાં સપિંડના અભાવમાં સહોદક, તેમના પણ અભાવમાં માતાનું સપિંડ અને સહોદક, સપિંડ અને સહોદક કહેતા પિતાથી લઈને ઉપરની 7 પેઢી સુધી અને માતાથી લઈને નાના વગેરે 5 પેઢી સુધી સપિંડતા માનવામાં આવે છે. કોઈના મતમાં 6 પેઢી ઉપર અને 6 પેઢી નીચે સુધીના લોક સપિંડની ગણનામાં આવે છે. જેમની 11મીથી લઈને 14મી સુધી ઉપરની પેઢી હોય તે સહોદક અથવા સમાનોદક કહેવાય છે. તેમના પણ અભાવમાં માતાની સપિંડ અને સહોદક આ વિધિને પૂરી કરે. જેને કોઈ પુત્ર નથી તેનું શ્રાદ્ધ તેના દોહિત્ર કરી શકે છે. પુત્રીનો પુત્ર નાનાનું નૈમિતિક શ્રાદ્ધ કરવાનો અધિકારી છે. જેમની દ્રવ્યામ ઉષ્યાયણ સંજ્ઞા છે, અર્થાત દ્વયામ ઉષ્યાયણ કહેતા તે પુત્ર જે એકથી ઉત્પન્ન થયો હોય અને બીજા દ્વારા દત્તક લીધેલો હોય અને બંને પિતા તેને પોતાનો પુત્ર માનતા હોય તે દ્વયામુષ્યાયણ બંનેનો કહેવાય છે. આવો પુત્ર બંનેને પિંડદાન કરે છે અને બંનેની સંપત્તિનો અધિકારી થાય છે. આવા પુત્ર નાના અને બાબાનું બંને નૈમિત્તિક શ્રાદ્ધોમાં પણ વિધિપૂર્વક પૂજન કરી શકે છે. કોઈ ન હોય તો સ્ત્રીઓ પણ પોતાના પતિઓનું મંત્રોચ્ચાર કર્યા વિના શ્રાદ્ધ કરી શકે છે. તે પણ ન હોય તો રાજા પોતાના કુટુંબી મનુષ્ય પાસે અથવા મૃતકના સજાતીય મનુષ્ય દ્વારા દાહ વગેરે સંપૂર્ણ ક્રિયાઓ પૂરી કરાવે, કારણ કે રાજા બધા વર્ણોનો બંધુ હોય છે. સપિંડીકરણ પછી પિતાના પ્રપિતામાં લેપ ભાગ ભોજી પિતૃની શ્રેણીમાં ચાલ્યા જાય છે. તેમને પિતૃપિંડ પ્રાપ્ત કરવાનો અધિકાર રહેતો નથી. તેમનાથી આરંભ કરીને ચાર પેઢી ઉપરના પિત્રો જે આજ સુધી પુત્રના લેપ ભાગનું અન્ન ગ્રહણ કરતા હતા તેના સંબંધથી અલગ થઈ જાય છે. હવે તેમને લેપ ભાગનું અન્ન લેવાનો પણ અધિકાર નથી. તેઓ સંબંધહીન અન્નનો ઉપભોગ કરે. પિતા, પિતામહ અને પ્રપિતામહ આ ત્રણને પિંડના અધિકારી સમજવા જોઈએ. એમનાથી અર્થાત પિતાના પિતામહથી ઉપર જે ત્રણ પેઢીના પુરુષ છે તેઓ લેપ ભાગના અધિકારી છે. આ પ્રમાણે આ છ અને સાતમો યજમાન બધું મળીને સાત પુરુષોનો ઘનિષ્ઠ સંબંધ હોય છે એવું મુનિઓનું કથન છે. આ સંબંધ યજમાનથી લઈને ઉપરના લેપ ભાગ ભોજી પિતરો સુધી માનવામાં આવે છે. તેમનાથી ઉપરના બધા પિતર પૂર્વજ કહેવાય છે. એમનામાંથી જે નરકમાં પડ્યા છે, જે પશુ પંખીઓની યોનિમાં પડ્યા છે તથા જે ભૂત પ્રેત વગેરે રૂપમાં સ્થિત છે તે બધાને વિધિપૂર્વક શ્રાદ્ધ કરનાર યજમાન તૃપ્ત કરે છે. કઈ રીતે તૃપ્ત કરે છે હું કહું છું, સાંભળો. મનુષ્ય જમીન પર જે અન્ન મૂકે છે તેનાથી પિશાચ યોનિના પિતરોની તૃપ્તિ થાય છે. બેટા, સ્નાનના વસ્ત્રથી જે જળ પૃથ્વી પર ટપકે છે તેનાથી વૃક્ષ યોનિના પિતરો તૃપ્ત થાય છે. સ્નાન કરવાથી આપણા શરીર પરથી જે જળના ટીપા પૃથ્વી પર પડે છે તેનાથી તે પિતૃની તૃપ્તિ થાય છે જે દેવભાવને પ્રાપ્ત થયા છે. પિંડોના ઉઠાવવાથી જે અન્નના કણ પૃથ્વી પર પડે છે તેનાથી પશુ પક્ષીની યોનિમાં પડેલા પિતરો તૃપ્ત થાય છે. કુળમાં જે બાળક શ્રાદ્ધ કર્મને યોગ્ય હોવા છતાં પણ સંસ્કારહીન થઈ ગયા છે અને બળીને મરી ગયા છે તેઓ જમીન પરના અન્ન અને સ્નાન વગેરે સંમાર્જનના જળને ગ્રહણ કરે છે. બ્રાહ્મણો ભોજન કરીને જ્યારે હાથમુખ ધોવે છે અને પગનું પ્રક્ષાલન કરે છે તે જળથી પણ અન્ય પિત્રોની તૃપ્તિ થાય છે. બેટા, ઉત્તમ વિધિથી શ્રાદ્ધ કરનારા પુરુષોના અન્ય પિત્રો જો બીજી યોનિમાં ચાલ્યા ગયા હોય તો પણ તે શ્રાદ્ધથી તેમને બહુ તૃપ્તિ થાય છે. અન્યાયથી કમાયેલા ધનથી જે શ્રાદ્ધ કરવામાં આવે છે તેનાથી ચાંડાળ વગેરે યોનિઓમાં પડેલા પિત્ર તૃપ્ત થાય છે. વત્સ, આ પ્રમાણે અહીં શ્રાદ્ધ કરવાવાળા ભાઈ બંધુ અને જળના કણ માત્રથી અનેક પિત્રોને તૃપ્ત કરે છે. તેથી મનુષ્ય માટે ઉચિત છે કે તે પિતરો પ્રત્યે ભક્તિ રાખીને માત્ર શાક દ્વારા પણ વિધિપૂર્વક શ્રાદ્ધ કરે. શ્રાદ્ધ કરનાર પુરુષના કુળમાં કોઈ દુઃખ ભોગવતું નથી. હવે હું નિત્ય નૈમિત્તિક શ્રાદ્ધના કાળ સમય કહું છું અને મનુષ્ય જે વિધિથી શ્રાદ્ધ કરે છે તેનું પણ વર્ણન કરું છું. સાંભળો, દરેક મહિનાની અમાવસ્યાએ જે દિવસે ચંદ્રમાની સંપૂર્ણ કળાઓ ક્ષીણ થઈ ગઈ હોય તથા અષ્ટકા તિથિએ અવશ્ય શ્રાદ્ધ કરવું જોઈએ. અષ્ટકા કહેતા પોષ, માઘ, ફાગણ તથા ચૈત્ર કૃષ્ણ પક્ષની અષ્ટમીઓને અષ્ટકા કહે છે. હવે શ્રાદ્ધનો ઈચ્છા પ્રાપ્ત કાળ એટલે કે સમય સાંભળો. કોઈ વિશિષ્ટ બ્રાહ્મણના આવવાથી સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણમાં અયનના આરંભમાં વિષુયોગમાં, વિષુયોગ કહેતા જે સમયે સૂર્ય વિષુરેખા પર પહોંચે છે અને દિવસ રાત બરાબર થાય છે તેને વિષુ કહે છે. સૂર્યની સંક્રાંતિના દિવસે વ્યતિપાત યોગમાં શ્રાદ્ધને યોગ્ય સામગ્રી પ્રાપ્ત થતાં દુઃસ્વપ્ન દેખાય ત્યારે, જન્મ નક્ષત્રના દિવસે તથા ગ્રહોની પીડા થતાં સ્વેચ્છાપૂર્વક શ્રાદ્ધનું અનુષ્ઠાન કરવું. શ્રેષ્ઠ બ્રાહ્મણ, ક્ષત્રિય, યોગી, વેદજ્ઞ, જ્યેષ્ઠ સામગ, ત્રિણાચિકેત કહેતા દ્વિતીય કંઠની અંતર્ગત અયમ વાવ યહ પવતે વગેરે ત્રણ ત્રિણાચિકેત નામના અનુવાચકોને વાંચનાર અથવા તેનું અનુષ્ઠાન કરનાર, ત્રિમધુ, મધુ, વાતા વગેરે ઋચાનું અધ્યયન અને મધુવ્રતનું આચરણ કરનાર, ત્રી સુપણી કહેતા બ્રહ્મ મેતુ મામ વગેરે ત્રણ અનુવાકોનું અધ્યયન અને તે સંબંધી વ્રત કરનાર, ષડંગ વેતા દોહિત્ર ઋત્વિક જમાય ભાણેજ પંચાગની કર્મમાં તત્પર તપસ્વી મામા માતા પિતાના ભક્ત શિષ્ય સંબંધી તથા ભાઈ બંધુ આ બધા શ્રાદ્ધમાં ઉત્તમ માનવામાં આવ્યા છે, આમને નિમંત્રણ કરવા જોઈએ. ધર્મભ્રષ્ટ રોગી અંગહીન વધારે અંગવાળા બે વાર પરણેલી સ્ત્રીના ગર્ભથી ઉત્પન્ન પતિની હયાતીમાં પરપુરુષથી પેદા થયેલ સંતાન પતિના મૃત્યુ પછી પરપુરુષથી ઉત્પન્ન થયેલ સંતાન મિત્રદ્રોહી ખરાબ નખ હોય તે નપુંસક કાળા દાંત હોય તે કુરૂપ પિતા દ્વારા કલંકિત ચુગલી ખાનાર સોમરસ વિક્રેતા કન્યાને દૂષિત કરનાર વૈદ્ય ગુરુ અને માતા પિતાનો ત્યાગ કરનાર પૈસા લઈને ભણાવનાર શત્રુ પછી શત્રુ જે પહેલાથી જ બીજા પુરુષની પત્ની રહી ચૂકી હોય એવી સ્ત્રીનો પતિ વેદાધ્યયન તથા અગ્નિહોત્રને ત્યાગ કરનાર શુદ્ર જાતીય સ્ત્રીનો પતિ હોવાના દોષથી દૂષિત તથા શાસ્ત્ર વિરુદ્ધ કર્મમાં લાગ્યા રહેનારા અન્ય અન્ય દ્વિજ શ્રાદ્ધમાં ત્યાગ કરવા યોગ્ય છે. પહેલાં બતાવેલા શ્રેષ્ઠ દ્વિજોને દેવયજ્ઞ અથવા શ્રાદ્ધમાં એક દિવસ પહેલાં જ નિમંત્રણ આપવું જોઈએ. તે સમયથી બ્રાહ્મણે અને શ્રાદ્ધ કરનાર યજમાને સંયમમાં રહેવું જોઈએ. જે શ્રાદ્ધમાં દાન આપીને અથવા શ્રાદ્ધમાં ભોજન કરીને સંયમ નથી રાખતો તેનાથી પિતરોને ભારે કષ્ટ સહન કરવું પડે છે. સ્ત્રી સહવાસ કરીને શ્રાદ્ધમાં જાય અથવા ખાય છે તેના પિતૃઓને એક માસ સુધી અનિષ્ટ ભોજન કરવું પડે છે. તેથી બુદ્ધિમાન પુરુષે એક દિવસ આગળ જ બ્રાહ્મણને નિમંત્રણ આપી દેવું જોઈએ. જો પહેલા દિવસે બ્રાહ્મણ ન મળી શકે તો પણ શ્રાદ્ધના દિવસે સ્ત્રી પ્રસંગી બ્રાહ્મણને કદાપી ભોજન ન કરાવવું, બલકે સમય પર ભિક્ષા માટે સ્વયં વધારેલા સંયમી યતિઓને નમસ્કાર વગેરેથી પ્રસન્ન કરીને શુદ્ધ ચિત્તે ભોજન કરાવે, જેમ શુક્લ પક્ષ કરતાં કૃષ્ણ પક્ષ પિતરોને વિશેષ પ્રિય છે તે જ પ્રમાણે પૂર્વાહનની અપેક્ષા અપરાહન તેમને વધારે પ્રિય છે. ઘરે આવેલા બ્રાહ્મણોનું સ્વાગતપૂર્વક પૂજન કરીને તેમને પવિત્ર હાથેથી આચમન કરાવ્યા બાદ આસન ઉપર બેસાડવા, શ્રાદ્ધમાં વિષમ અને દેવયજ્ઞમાં સમ સંખ્યાના બ્રાહ્મણોને નિમંત્રિત કરવા અથવા પોતાની શક્તિ અનુસાર બંને કાર્યોમાં એક એક બ્રાહ્મણને ભોજન કરાવવું, આવું જ માતામહના શ્રાદ્ધમાં પણ થવું જોઈએ. વિશ્વદેવોનું શ્રાદ્ધ પણ આવું જ છે. કેટલાક લોકોનો એવો મત છે કે પિતરો અને માતામહોના વૈશ્વદેવ કર્મ અલગ અલગ છે. દેવ શ્રાદ્ધમાં બ્રાહ્મણોને પૂર્વાભિમુખ અને પિતૃ શ્રાદ્ધમાં ઉત્તરાભિમુખ બેસાડવા જોઈએ. માતામહોના શ્રાદ્ધમાં પણ મનીષી પુરુષોએ આ જ વિધિનું પ્રતિપાદન કર્યું છે. પહેલાં બ્રાહ્મણોને બેસવા માટે દર્ભ આપીને વિદ્વાન પુરુષ અર્ધ વગેરેથી તેમની પૂજા કરે, પછી તેમને પવિત્રક વગેરે આપીને તેમની આજ્ઞા લઈને મંત્રોચ્ચારપૂર્વક દેવતાઓનું આહ્વાન કરે, ત્યાર પછી જવ અને જળ વગેરેથી વિશ્વદેવોને અર્ધ્ય આપીને ગંધ પુષ્પ માળા જપ ધૂપ અને દીપ વગેરે વિધિપૂર્વક નિવેદિત કરે, પિતૃને માટે બધી વસ્તુઓ અપસવ્ય કરીને પ્રસ્તુત કરવી જોઈએ. પિતૃશ્રાદ્ધમાં બેઠેલા બ્રાહ્મણને આસન માટે બેવડા બાળેલા દર્ભ આપીને તેમની આજ્ઞા લઈને વિદ્વાન પુરુષ મંત્રોચ્ચારપૂર્વક પિતૃનું આહ્વાન કરે અને અપસવ્ય થઈને પિતૃની પ્રસન્નતા માટે તત્પર થઈને તેમને અર્ધ્ય આપે. તેમાં જવના બદલે તલનો ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી બ્રાહ્મણો આજ્ઞા આપે ત્યારે અગ્નિકાર્ય કરવું, નમક અને વ્યંજનથી રહિત અન્ન દ્વારા વિધિપૂર્વક અગ્નિમાં આહુતિ આપે. અગ્નયે કવ્ય વાહનાય સ્વાહા આ મંત્રથી પહેલી આહુતિ આપે, સોમાય પિતૃમતે સ્વાહા આ મંત્રથી બીજી આહુતિ આપે, તથા યમાય પ્રેત પતયે સ્વાહા આ મંત્રથી ત્રીજી આહુતિ અગ્નિમાં આપી. આહુતિ પછી બચેલા અન્નને બ્રાહ્મણોના પાત્રમાં પીરસવું, પછી પાત્રમાં હાથની મદદ આપીને વિધિપૂર્વક કશું બીજું અન્ન આપવું અને કોમળ વચનોથી પ્રાર્થના કરે કે આપ લોકો સુખપૂર્વક ભોજન કરો. પછી તે બ્રાહ્મણો એકાગ્રપૂર્વક તેમજ મૌન રાખીને સુખેથી ભોજન કરે. જે જે ભોજન તેમને પ્રિય લાગે તે તરત તેમની સામે પ્રસ્તુત કરે. તે સમયે ક્રોધને ત્યાગી દેવો અને બ્રાહ્મણોને એકાગ્રપૂર્વક ભોજન આપીને ભોજન કરાવે. તેમના ભોજન સમયે રક્ષા માટે જમીન પર તલ અને સરસો વિખેરવા અને રક્ષોઘ્ન મંત્રનો પાઠ કરવો. કેમ કે શ્રાદ્ધમાં અનેક પ્રકારના વિઘ્નો આવે છે. જ્યારે બ્રાહ્મણો ભોજન કરી લે છે ત્યારે પૂછે કે શું આપ સારી રીતે તૃપ્ત થઈ ગયા? એના ઉત્તરમાં બ્રાહ્મણ કહે, હા, અમે પૂર્ણ તૃપ્ત થઈ ગયા. પછી તેમની આજ્ઞા લઈને પૃથ્વી પર બધી બાજુ થોડું અન્ન વિખેરું. એ જ પ્રમાણે આચમન કરવા માટે એક એક બ્રાહ્મણને ક્રમશઃ જળ આપે. ત્યાર પછી તેમની આજ્ઞા લઈને મન, વાણી અને શરીરને સંયમમાં રાખીને તલ સહિત સંપૂર્ણ અન્નથી પિતરો માટે અલગ અલગ પિંડ આપવા. આ પિંડદાન બ્રાહ્મણોના ઉચ્છિષ્ટની પાસે જ દર્ભ પર કરવું જોઈએ. પછી પિતૃતીર્થથી એટલે કે અંગૂઠો અને તર્જનીના વચ્ચેના ભાગ, પછી પિતૃતીર્થથી તે પિંડો પર એકાગ્રચિત્તે જળ આપવું. આ જ પ્રમાણે માતામાં વગેરેને માટે પણ વિધિપૂર્વક પિંડદાન આપીને ગંધમાળા વગેરેની સાથે આચમન માટે જળ આપવું. અંતમાં યથાશક્તિ દક્ષિણા આપીને બ્રાહ્મણોને કહેવું, સુસ્વધા અસ્તુ, આ શ્રાદ્ધ કર્મ સારી રીતે સંપન્ન થાય. બ્રાહ્મણ પણ સંતુષ્ટ થઈને તથાસ્તુ કહે. પછી વિશ્વદેવ સંબંધી બ્રાહ્મણોને કહેવું, હે વિશ્વદેવતા, આપનું કલ્યાણ થાઓ, આપ લોકો પ્રસન્ન રહો. ત્યારે બ્રાહ્મણે તથાસ્તુ કહેવું. ત્યાર પછી તેમની પાસે આશીર્વાદની યાચના કરી અને પ્રિય વચન કહીને ભક્તિપૂર્વક પ્રણામ કરીને તેમને વિદાય આપી. દરવાજા સુધી તેમને પહોંચાડવા માટે પાછળ પાછળ જવું અને તેમની આજ્ઞા લઈને પાછા આવવું. ત્યાર પછી નિત્ય ક્રિયા કરવી અને અતિથિઓને ભોજન કરાવવું. કેટલાક શ્રેષ્ઠ પુરુષોનો વિચાર છે કે આ નિત્ય કર્મ પણ પિતૃના ઉદ્દેશ્યથી જ થાય છે. બીજા લોકો એવું કહે છે કે પિતૃના આની સાથે કોઈ સંબંધ નથી, શેષ કાર્ય પૂર્વવત કરવું. કોઈ કોઈનો મત છે કે પિતૃને માટે અલગ પાક બનાવીને શ્રાદ્ધ કરવું જોઈએ. કેટલાકનો વિચાર છે આવું કરવું નહીં. આ પછી યજમાન પોતાના સેવકો વગેરેની સાથે બાકી રહેલું અન્ન જમે. ધર્મજ્ઞ પુરુષે આ પ્રમાણે એકાગ્ર ચિત્તે પિતૃનું શ્રાદ્ધ કરવું જોઈએ અને જે રીતે બ્રાહ્મણોને સંતોષ થાય તેવી ચેષ્ટા કરવી જોઈએ. શ્રાદ્ધમાં દોહિત્ર પુત્રીનો પુત્ર કુતપ દિવસના 15 ભાગોમાંથી 8મો ભાગ અને તલ, આ 3 અત્યંત પવિત્ર માનવામાં આવ્યા છે. શ્રાદ્ધમાં આવેલા બ્રાહ્મણોએ 3 વસ્તુ છોડી દેવી જોઈએ, ક્રોધ, માર્ગ પર ચાલવું અને ઉતાવળ. ત્રીણી શ્રાદ્ધે પવિત્રાણી દોહિત્રમ કુતપસ્તિલાહા વર્જ્યાની ચાહુર વિપ્રેન્દ્રેહી કોપો અધ્વગમનમ ત્વરા. 31મા અધ્યાયના 64મો શ્લોક. બેટા, શ્રાદ્ધમાં ચાંદીના પાત્ર બહુ ઉત્તમ માનવામાં આવ્યા છે. તેમાં ચાંદીનું દર્શન કે દાન અવશ્ય કરવું જોઈએ. સાંભળવામાં આવે છે કે પિતૃના ચાંદીના પાત્રોમાં જ ગોરૂપધારીણી પૃથ્વીથી સ્વધાનું દોહન કર્યું હતું, તેથી પિતૃને ચાંદીનું દાન અભિષ્ટ અને પ્રસન્નતા વધારનારું છે. અધ્યાય 17 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.